જોઈએ, અમારી ઈચ્છા અનુસાર ઠાકોરજી ઝૂલવા જોઈએ, અમારી ઈચ્છા અનુસાર ઠાકોરજીના દર્શન થવા જોઈએ. જ્યાં સુધી અમે ઈચ્છીએ ત્યાં સુધી ઠાકોરજી ત્યાં બેઠા જ રહેવાનું, એમને નીંદર આવતી હોય, ઝોકા આવતા હોય તો પણ નહીં સુવાનું, કેમ કે હજી મનોરથી દર્શન કરવા નથી આવ્યા. ખરીદી લીધા છે ઠાકોરજીને, ખરીદી લીધી છે સેવાને. આપણે બધી આપણી રીતથી એક ગ્રાહક જે છે પાવરફુલ, એ જેમ વેપારીને કે દુકાનદાર છે એને પોતાના અધીન કરી લે છે, એમ આપણે આ વ્યવસ્થાને હસ્તગત કરી છે. આ પ્રવાહી વૃત્તિ છે. એટલે એ વાતને ખાસ સમજજો કે આપણે એમ સમજીએ છીએ કે કદાચ આપણે પુષ્ટિજીવ છીએ, પરંતુ જીવ હોવા છતાં પણ દેહ કે આપણી ઇન્દ્રિયો છે એના અનુકૂળ ન હોય એવું બની શકે. એ ઇન્દ્રિયો પોતાના પ્રભાવથી પોતાનું કાર્ય કરાવે છે, એમ સર્વત્ર એ વાતને આપણે સમજી શકીએ. ભગવદરૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવે, એ વચનનો અર્થ એવો થાય છે કે પુષ્ટિપુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ, આ ત્રણેય પ્રકારની સૃષ્ટિ માટે બાહ્ય ભગવદરૂપ સેવા અનિવાર્ય છે, અથવા તો આ ત્રણેય પ્રકારના જીવો બાહ્ય ભગવદરૂપ સેવા માટે જ પ્રકટ કર્યા છે. આવો અર્થ તો આનો નથી થતો. ભગવદરૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ એ પુષ્ટિ સૃષ્ટિ માટેની વાત છે, એ જીવ માત્રની સૃષ્ટિ માટે આ વચનનો અહીંયા પ્રયોગ નથી થયેલો. એટલે કેવલ પુષ્ટિ સૃષ્ટિને પ્રભુએ ભગવદરૂપ સેવા માટે પ્રકટ કરી છે, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તત્સૃષ્ટિ હિ નાન્યથા ભવેત એમ કહીને આચાર્ય ચરણે એ વાતને પણ સ્પષ્ટ કરી છે કે જે જીવને ભગવાને પોતાના સ્વરૂપ સેવા માટે અહીંયા પ્રકટ કરી છે, એ પુષ્ટિ સૃષ્ટિનો જીવ ભૂતલ ઉપર જ્યારે પણ પ્રભુએ સંકલ્પ કર્યો હશે ત્યારે ભગવત સેવારૂપ પોતાના કર્તવ્યના અંદર પ્રવૃત્ત થઈને પુષ્ટિફલને પ્રાપ્ત કરશે. એની કદી પણ મર્યાદા ગતિ કે પ્રવાહી ગતિ નહીં થાય. હવે ક્યારે એ પુષ્ટિજીવ ભગવત સેવામાં પ્રવૃત્ત થશે એના વિષયમાં કોઈ આપણે અનુમાન કે નિશ્ચય કરી નથી શકતા. પ્રભુએ જ્યારે ઈચ્છ્યું હશે ત્યારે એવી કૃપા થશે અને એ ભગવત સેવામાં પ્રવૃત્ત થઈ જશે. આપણે આપણા આસપાસ કે આપણા જીવનમાં પણ એવા આપણે લોકોને જોઈ શકીએ છીએ કે જ્યારે એ લોકો અત્યંત બહિર્મુખ જીવન જીવતા હતા, પરંતુ ક્યારેક એવો સંગ થયો, ક્યારેક એવા ભગવદ્ગીતાના પાસેથી કંઈક વચન સાંભળ્યા, અથવા જીવનમાં એવી કોઈ ઘટના ઘટિત થઈ જેના પરિણામ સ્વરૂપ એમને પ્રભુ સેવા સ્મરણમાં રુચિ થઈ હોય, અને લોકો જેને એમ કહેતા ખાવ નાસ્તિક જેવો હતો પણ હવે એના અંદર બહુ પરિવર્તન આવી ગયું છે, તો આવા દૃષ્ટાંતો સર્વત્ર જોવા મળે છે. તો ભગવદરૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ એટલે પુષ્ટિ સૃષ્ટિ છે, એવો એનો અર્થ છે. પુરુષોત્તમજી આના ઉપર બહુ સુંદર વ્યાખ્યાન કરી છે કે પ્રભુને પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ શા માટે કરવી પડી, અથવા એવી શા માટે કરી. ત્યારે આ વચનથી શ્રી મહાપ્રભુજી જે સમજાવ્યું છે એનું વિવેચન કરતાં એમ આજ્ઞા કરે છે કે નામ સેવા તો મર્યાદા સૃષ્ટિથી પણ શક્ય છે. મર્યાદા સૃષ્ટિથી જે શક્ય નથી એ ભગવદ રૂપ સેવા. એ રૂપ સેવા માટે જ જીવ પ્રભુએ પુષ્ટિ સૃષ્ટિને પ્રકટ કરી છે. એટલે પુષ્ટિજીવનું મુખ્ય કર્તવ્ય ભગવદરૂપ સેવા છે. નામ સેવા તો અન્ય જીવોથી કે દૈવી જીવો મર્યાદા જીવો છે એનાથી પણ શક્ય બની શકે છે. તો આ વાતને આપણે ખાસ સમજવી જોઈએ. વ્યવહારમાં એવું બનતું હોય છે કે જે સીધું સરળ કામ હોય એ કરવાની અંદર બધા લોકો ઉત્સાહિત હોય, થોડું જટિલ કઠિન કામ હોય, જવાબદારીવાળું થતું હોય, એના અંદર બધા આગા પાછા થઈ જતા હોય. કોઈ વ્યક્તિ પોતે એ કાર્ય ન કરી શકતો હોય તો સહાયતા માટે કોઈને બોલાવે, પૂછે બોલો શું કામ છે, જો આટલા આટલા કામ છે, હા હું આ કરીશ. એકદમ જે સરળ કામ હોય ને એના અંદર તરત બધા લોકો કૂદી પડે હું આ કરીશ. બોલો કહે કે ભાઈ આ કરનારા તો હજાર છે, મારે આ ખાસ કામ માટે જ માણસ સહાયતાની જરૂર હતી. આવું બોલતાની સાથે જ ઓલો છે આગળ પાછો થઈ જાય, હા હમણાં આવું છું, હમણાં આવું છું. એવી સ્થિતિ છે અત્યારે આપણી પણ છે. બ્રહ્મ સંબંધ લોકો લઈ જતા હોય છે, લોકો આપી પણ દેતા હોય છે, ટકેશેર ભાજી ટકેશેર ખાજા. અને જે વખતે ભગવત સ્વરૂપ સેવાની વાત આવે છે એમની સાથે જ લોકો અહીંયાથી ત્યાં ત્યાંથી ત્યાં ગામ પણ છોડી દેતા હોય છે. એક વખત એવું જ થયું, એક ગામના લોકો મારી પાસે આવ્યા અને એમ કહ્યું કે અમારે હવેલી કરવી છે ગામમાં. મેં કીધું ગામમાં હવેલી ના કરો, ઘરમાં કરો, કેમ કે મહાપ્રભુજી તો એ બતાવ્યું છે. ગામની હવેલી તો અવતાર કાલમાં હતી, જ્યારે નંદરાયજી બિરાજતા હતા અને જ્યારે ભગવાનને પ્રત્યેક ઘરની અંદર નહોતું પધારવું, નંદરાયજી ઉપર કૃપા કરવી હતી, ત્યારની વાત હવે વીતી ગઈ. હવે તો મહાપ્રભુજીએ એ ગામને ઘર બનાવી દીધું છે, એટલે પ્રત્યેક ઘરની અંદર હવેલી હોવી જોઈએ એવી શ્રી મહાપ્રભુજીની મનોવૃત્તિ છે. એટલે આપે આજ્ઞા કરી કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મ, તમને પ્રભુ માટે દર્શન ને પ્રભુની સેવાની બહુ ઉત્કંઠા છે ને? તો અમને ઠાકોરજીની સેવા જોઈએ, અમને ઠાકોરજી જોઈએ, અમને દર્શન કરવા જોઈએ. મેં કીધું તમે કેટલા જણા આના માટે તૈયાર છો, હાથ ઊંચા કરો. 25-30 જણાએ હાથ ઊંચો કર્યો. મેં કીધું કાલે તૈયાર થઈ જાઓ, બધા ઘરની અંદર પોતાની વ્યવસ્થા કરો, નવા પાત્ર લાવો, ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર લાવો, હું 25 ઘરની અંદર ઠાકોરજી પધરાવવા માટે કાલે આવવાનો છું. ગાયબ થઈ ગયા એ દિવસ અને આજનો દિવસ, આજ સુધી એ લોકોના મોઢા મેં જોયા નથી. આ બધા જ નાલાયકો, બધા જ પ્રવાહી આસુરી જીવો, કોઈ પુષ્ટિ માર્ગની ઓલાદ નથી. મોટું મોટું તિલક લગાવીને, મોટી મોટી કંઠી ફેરીને, જય કૃપાનાથ વલ્લભાદીશ કી જય કરતા કરતા આવ્યા, અને જેમ ઘરમાં ઠાકોરજી પધરાવવાની વાત કરી તે આજ સુધી મોડું નથી દેખાડ્યું મને એ લોકોએ. આ કયા પુષ્ટિ માર્ગીઓ છે? જેને ઠાકોરજીથી આટલો દ્વેષ છે, ઘરમાં ઠાકોરજી પધારે એનાથી આટલા ગભરાય છે, એ તો કંસ હોય, શિશુપાલ હોય, રાવણ હોય, એને બીક લાગે. દૈવી પુષ્ટિજીવને તો ઠાકોરજી થી ભય ન લાગવો જોઈએ, ઓર એને તો હરખ થવો જોઈએ કે ચલો આજે મારું ઘર છે, નંદાલય બનશે. પણ એ લોકોથી એ સહન ન થયું. આજ સુધી મને મોડું નથી દેખાડ્યું એ લોકોએ. આજ શું બતાવી રહ્યું છે કે કેટલાકનું શરીર જ એવું હોય છે, કેટલાકની ઇન્દ્રિયો જ એવી હોય છે કે જે પુષ્ટિ માર્ગને સૂટ નથી થઈ શકતી. એ લોકોને કહેશો તો દિવસમાં 25 વખત દર્શન ખુલ્યા કે નહીં એમ જઈને 1-1 કિલોમીટર સુધી ધક્કો ખાઈ આવશે. પણ 1 કિલોમીટર તમને ન જવું પડે 25 વખત, એના કરતાં ઘરમાં ઠાકોરજીના તમે 24 કલાક દર્શન કરી શકો એવી વ્યવસ્થા તમને આપું તો એના એ નહીં થાય. ડૂબી મરો તો જાઓ. તો પુષ્ટિ માર્ગમાં શું કરી રહ્યા છો તમે? તમે શા માટે પોતાની જાતને પુષ્ટિ માર્ગી તરીકે ઓળખાવી રહ્યા છો? આ એક બહુ મોટો સવાલ છે. નંદરાજી યશોદાજીને ક્યારે એમ થાય કે ઠાકોરજી જાય તો સારું અહીંયાથી? આપણે ત્યાં પુષ્ટિ ભાવના પદ છે, અનતન જઈએ પીએ રહીએ મેરે હિ મહલ. જેમના ત્યાં ઠાકોરજી એકાદ વખત પધાર્યા એ પણ એમ ઈચ્છે છે કે હવે અહીંયાથી ક્યાંય નહીં જતા, નંદરાયજીને ત્યાં પણ નહીં જતા એવી મનોવૃત્તિ થાય. અને જેમને આજે આપણે એમ કહી રહ્યા છીએ કે અમે તમને સાક્ષાત ઠાકોરજી પધરાવી રહ્યા છીએ, એમના સાથે અબોલા લઈએ કિટ્ટા તમારાથી, એમ આજ પછી બોલવું નહીં તમારી સાથે કે જેને ઠાકોરજી પધરાવવાની વાત કરે. આવી વિચિત્ર દશામાં આપણે જીવી રહ્યા છીએ, એટલે નક્કી નથી થતું કે કોણ પુષ્ટિ માર્ગી છે અને કોણ પ્રવાહી કે આસુરી છે. કે મહાપ્રભુજી આગળ ગ્રંથ ચાલશે એમાં એ વાતનું સ્પષ્ટીકરણ કરી રહ્યા છે કે જે પ્રવાહી જીવ છે ને એના અંદર બીજા ઘણા બધા અપલક્ષણો હોય છે, પણ એની મુખ્ય ઓળખ ભગવદ્ દ્વેષ છે. ભગવદ્ વિમુખતા એ પ્રવાહી જીવનું અસામાન્ય અસાધારણ લક્ષણ છે. તો જ્યાં પણ ભગવત સેવાથી કોઈ વ્યક્તિ ભાગતો હોય તો સમજી લેવું કે એ આસુરી છે, એ પુષ્ટિ તો નથી. આપણે બધા આપણા હૃદય ઉપર હાથ રાખીને જે પુષ્ટિ માર્ગીઓ છે પૂછી લો કે આપણે શું છીએ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિમાં. જો ભગવાનથી આપણને બીક લાગી રહી છે, જો ભગવત સેવાથી આપણને ગભરાણ થઈ રહી છે, તો આપણે કંઈક દાળમાં કાળું છે, ચોખ્ખું નથી, વહીવટ ચોખ્ખો નથી, કઈ દાળમાં કાળું છે. આ ગ્રંથનું આ જ મહાત્મ્ય છે. આ એક પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એવી આરસી છે કે જે જેવું છે એવું દેખાશે. ગમે તેટલો મેકઅપ ચડાવ્યો હશે ને મોઢા ઉપર, તોય અસલી ચહેરો દેખાડી દેશે કે તમે ખરેખર કોણ છો. એની અંદર મેકઅપ ને બધું કઈ આવતું નથી. એક્સરે મશીનની સામે ઉભા રહ્યો તે ગમે તેટલા લુગડાથી ઢાંકેલા હો તો પણ હાડકા જ દેખાય, એમાં બીચેલા કોઈ આવરણ નથી આવતા. એમ આ ગ્રંથ એવો છે કે એની અંદર બધું ચોખ્ખે ચોખ્ખું શ્રી મહાપ્રભુજી આપણને બતાડી દઈ રહ્યા છે. અને એની ઉપયોગિતા છે, એની ગંભીરતા સમજજો કે આના પછી જો કંઈ કરીશું તો લેખે લાગશે, નહીં તો અંધારામાં તીર છોડ્યા કરતા રહેશો. અને આપણે લક્ષ્યભેદ થઈ રહ્યો છે માની રહ્યા છીએ, અને અહીંયા તો તીર ક્યાં ને ક્યાં જઈ રહ્યા છે એવી દશા થાય છે. તો ખેર, ભગવદરૂપ સેવાર્થમ તત્સૃષ્ટિનો અર્થ છે પુષ્ટિ સૃષ્ટિની ઉત્પત્તિ પ્રાકટ્ય પ્રભુએ ભગવદ રૂપ સેવા માટે કરી છે. રમેશભાઈ, એ પણ એ જ છે. હા, ભગવદ રૂપ સેવા છે, પ્રવાહ પુષ્ટિને પણ ભગવદ રૂપ સેવા. પ્રવાહેણ ક્રિયારતા એ વચનમાં ક્રિયાનો સંદર્ભ બાહ્ય ભગવત સ્વરૂપ સેવાની ક્રિયાના અર્થમાં છે, કે પછી બાહ્ય ક્રિયા એટલે તિલક કરવું, ધોતી બંડી ધારણ કરવા, જપપાઠ કરવા વગેરે અર્થમાં છે. સેવાંગ જે કંઈ પણ હોય, ભક્તિ માર્ગની બાહ્ય કોઈ પણ ક્રિયા હોય, એ બધાના અર્થમાં એને લઈ શકાય. ભક્તિવર્ધિનીનું વચન સેવાયામવા કથાયામવાની સંગતિ આ ત્રણ પ્રકારમાંથી કયા પ્રકાર સાથે છે તે સમજાવો. કથાયામવા એટલે કે કથાયામવા એટલે કે અથવા કથાના સંદર્ભમાં આ હું નહીં સમજ્યો. આનો શું આશય છે? હા, એ તો બરોબર છે. એટલે કદાચ તમે પહેલા વખતમાં હતા નહીં, જે રૂપ ભજનના બે પ્રકાર છે, રૂપનું બાહ્ય ભજન અને રૂપનું આંતર ભજન. તો મુખ્ય તો પ્રભુની રૂપ સેવાની વાત છે, મહાપ્રભુજી કરી રહ્યા છે. રૂપ સેવાથી પણ રૂપના બાહ્ય ભજનનું જ પ્રાધાન્ય શ્રી મહાપ્રભુજી અહીંયા બતાવી રહ્યા છે. પણ પુષ્ટિજીવના અંદર ભગવદ્ રૂપ સેવા એટલે પ્રભુને ઘરમાં પધરાવીને સેવા કરવી, એ વ્યક્તિગત સામર્થ્ય ઉપર નહીં અવલંબીને પારિવારિક સામર્થ્ય ઉપર આ વધારે આધાર રાખે છે. એને કારણે કેટલાક પુષ્ટિમાર્ગી એવા હોઈ શકે કે જેમના હૃદયમાં ભગવત સેવા કરવાની તીવ્ર ઈચ્છા હોય, તેમ છતાં સેવા કેમ કે પ્રભુની સુખાર્થે છે અને પરિવારની અંદર સામંજસ્ય ન હોય, તે સ્થિતિમાં પ્રભુને ઘરમાં પધરાવીને આપણા હઠથી સેવા કરવા જતા પ્રભુને સુખદ સેવા ન થઈને પ્રભુને પરિશ્રમ થાય એવી સેવા બની જાય, એને કારણે એ એવું પસંદ કરે કે જ્યાં સુધી પ્રભુ એવી અનુકૂળતા નથી કરી આપતા ત્યાં સુધી પ્રભુનું આંતર ભજન આપણે કરીએ, એટલે સ્મરણ કીર્તન શ્રવણ વગેરે કરીએ. તો એ અનુકલ્પ છે. મુખ્ય કલ્પ જ્યાં સુધી આપણને પ્રાપ્ત નથી થઈ થતો ત્યાં સુધી જે બીજો કલ્પ આપણને ઉપલબ્ધ છે એના આધારે અત્યારે આપણે કામ ચલાવી લેવું, આ મનોવૃત્તિ છે. એટલે પુષ્ટિજીવ કોઈ એવું પસંદ કરે, એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા વિકલ્પ ન કરીને અનુકલ્પ કહ્યું છે, કે કોઈ પુષ્ટિજીવને એમ ચોઈસ આપવામાં આવે કે પુષ્ટિ માર્ગની અંદર તારા માટે બે કર્તવ્ય હોઈ શકે, ચાહે તો તું પ્રભુની સેવા કર અને ચાહે તો તું પ્રભુનું સ્મરણ કર, બોલ તને શું પસંદ છે. પેલો કે સ્મરણ સ્મરણ સ્મરણ સ્મરણ, એકદમ રાજી રેડ થઈ જાય, તો ચક્કર સમજવું જોઈએ. આ ગોટાળો છે. જેનું સ્મરણ કરવું છે સાક્ષાત તને મળી રહ્યું છે અને એની સેવા તને કેમ પસંદ નથી આવી રહી? જેમ કોઈ કન્યા વિવાહ લાયક થાય અને એનો વિવાહ કરવામાં આવે, એવું કહેવામાં આવ્યું કે વિવાહ પછી છે તમારે આ ઘર તારું ઘર અને એને તારે સંભાળવાનું, એની ગૃહિણી તું બનીને રહીશ, એ જ તારું સર્વસ્વ. એક એ ચોઈસ આપીએ છીએ અને એક એવી ચોઈસ આપીએ છીએ કે વિવાહમાં બધા ફોટાફોટા સરસ પડી જશે, વરઘોડો નીકળશે, સરસ સજાવશું, મહેંદી વહેંદી મુકામશું, બધું થશે, પણ તને ત્યાં જઈને એની જવાબદારી સંભાળવાની જરૂર નથી, તું અહીંયા બેઠી બેઠી કેમ છો મજામાં ફોનથી વ્યવહાર કરતી રહેજે. શું ચોઈસ છે તારી? ઓકે કે નહીં, આપણે બીજો વિકલ્પ છે એ મસ્ત છે, કેમ કે કોઈ ઝંઝટ નહીં, કોઈ ચૂલા ચક્કી નહીં, કોઈ માથાકૂટ નહીં. એવી રીતે એ પોતે બીજો વિકલ્પ પસંદ કરે તો એવો કોણ હોય કે જે એને પરણે? એવો મુહૂર્તિયો ક્યાંથી લાવો કે જે આવી કન્યાને પરણવા માટે ઉત્સાહિત હોય? મુશ્કેલ છે એવું મળવું. દુનિયા બહુ વિચિત્ર છે એટલે મળી જાય એમાં કોઈ આશ્ચર્ય નહીં, પણ જેને ગ્રહસ્થી માંડવી છે એ દાંપત્ય તો ત્યાં શક્ય નથી. એટલે દંપતિના રૂપમાં કે ગ્રહસ્થ ધર્મના રૂપમાં તો આવી જાતના વિવાહ શક્ય નથી. બાકી લોકો એવા ટેમ્પરરી વિવાહ કરતા હોય છે, વિદેશની અંદર જવું હોય અને બીજી કોઈ રીતથી ન જઈ શકાતું હોય તો ત્યાંના કોઈ મુહૂર્તિયાને પરણીને ચાલ્યા જાઓ ને પછી તલાક દઈ આવો. આવી જાતના વિવાહો થતા હોય છે એમાં તલાકના પેપર્સ પહેલે જ સાઈન થઈ જતા હોય લગ્ન પહેલાં, કે ત્યાં ગયા પછી બીજી કોઈ વાતનું ફરી જાય તો પાછો માથાકૂટ ન થાય. એટલે એ એક આખી અલગ કથા છે, પણ નોર્મલી આવું નથી શક્ય. તે પછી આપે કહ્યું કે પુષ્ટિજીવોને ભગવત સેવા માટે સર્જન કર્યું છે, તો તે ભગવત સેવામાં જુદા જુદા પ્રકારો પાડ્યા છે. મિશ્રી, નાગરી, સકડી, અનસકડી આ પ્રકારોના ભેદને કયા પ્રકારના છે તે સમજાવો છો. આ તો આપણે પેદા કરેલા પ્રકાર છે, પ્રભુએ કે મહાપ્રભુજીએ આ પ્રકાર ક્યાંય બતાવ્યા નથી. શ્રી મહાપ્રભુજીએ તો એક જ પ્રકાર કહ્યો છે, નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિઃ. જે આત્મનિવેદન કરે છે એણે સર્વસ્વનું સમર્પણ કરી અને અસમર્પિત ત્યાગપૂર્વક પોતાના ઘરમાં પ્રભુ સેવા કરવાની છે. આ જ એકમાત્ર પુષ્ટિમાર્ગીય પ્રકાર છે. તે સિવાય દૂધગર, નાગરી, અનસકડી ને આ બધા તો બધા કાલ્પનિક પ્રકારો છે, એને પુષ્ટિમાર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. બ્રહ્મ સંબંધ પછી આ કર્તવ્ય શ્રી મહાપ્રભુજી નથી કહી રહ્યા. ભગવાનનો ભક્ત હોય તો ભગવદ્ ઈચ્છાનુસાર કર્મ કરવું એ ભક્તનું પ્રથમ કર્તવ્ય છે, પરંતુ અર્જુન ભગવાનનો ભક્ત હોવા છતાં ભગવદ્ ઈચ્છાનુસાર યુદ્ધ કરવા પ્રેરાતો નથી, તો આવા પુષ્ટિજીવનો ફલભેદ શું માનવું? કેમ કર્યું તું ને, યુદ્ધ તો કર્યું તું, એવું કેમ તમને લાગે છે કે નથી? ભગવાને 18 અધ્યાય સમજાવ્યા પછી ભગવાન અર્જુને યુદ્ધ જ તો કર્યું? કંઈક ગેરસમજ લાગે છે. શરૂઆતમાં એને થોડી એણે પાછી પાની કરી હતી કે આનાકાની કરી હતી, પણ જ્યારે ભગવાને એને સમજાવી દીધું ત્યારે અર્જુને સ્વયં કહ્યું, સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્ય વચનમ તવ. આપે મને સમજાવ્યું એનાથી મારા બધા સંદેહો નિવૃત્ત થઈ ગયા, હવે આપની આજ્ઞા અનુસાર હું દિશુમ દિશુમ કરી દઈશ. અને યુદ્ધ એણે કર્યું જ છે, બધાને માર્યા છે, જેને ન મારવાના હતા એ બધાને મારી નાખ્યા છે. જેના મારવાને કારણે એને મનમાં ક્ષોભ થતો હતો કે આ ભક્તિમાર્ગથી વિરુદ્ધ કાર્ય થઈ જશે, એ બધો ક્ષોભ એનો નિવૃત્ત ભગવાને કર્યો, અને પછી તો વ્યવસ્થિત રૂપથી યુદ્ધ કર્યું છે. બીજો એક પ્રશ્ન છે, પણ હવે અત્યારે આપણે એ પ્રસંગના અનુરૂપ નથી, એટલે અત્યારે મૂળ આપણે ગ્રંથને લઈ લઈએ પહેલાં, તે પછી સમય રહેશે તો એ વિચાર કરીશું. બહુ ઝડપથી આપણે જોઈ જઈએ અત્યાર સુધી જે વિષય આપણે ચર્ચ્યો છે તે. પ્રથમ દિવસે આપણે ષોડશ ગ્રંથ મહાત્મ્ય જોયું. પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં માર્ગભેદ, સર્ગભેદ અને ફલભેદ આ ત્રણ વાત સમજાવવામાં આવે છે. માર્ગભેદમાં પુષ્ટિમાર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ, એવી જ રીતે સર્ગ પણ ત્રણ પ્રકારના અને તે જીવોના અનુસાર ફલ પણ ત્રણ પ્રકારના આ ગ્રંથના અંદર કુલ વાત કહેવામાં આવી છે. આ વાત જે આધારે કહેવામાં આવી છે, પ્રમાણનું સ્વરૂપ આપણે સમજ્યા. પ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ આમ ત્રણ પ્રકારના છે. પ્રત્યક્ષ 5 પ્રકારનો છે, શબ્દ લૌકિક અને અલૌકિક 2 પ્રકારના છે. અલૌકિકની અંદર અવસ્થા ભેદથી તત્વનો બોધ થાય છે, અવિદ્વત દશા હોય તો એના માટે શ્રી મહાપ્રભુજીએ પ્રમાણ ચતુષ્ટય બતાવ્યું છે. વિદ્વત દશાની અંદર શબ્દ માત્ર છે એનાથી બોધ થઈ જાય છે. માર્ગ ભેદમાં ત્રણ માર્ગ, પુષ્ટિમાર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ. આ વાતને શ્રી મહાપ્રભુજી અનેક રીતે સમજાવી. પ્રમાણ ભેદથી એમાં ભક્તિ માર્ગનું શાસ્ત્રમાં નિરૂપણ છે, તેથી પુષ્ટિમાર્ગ એ એક પૃથક માર્ગ છે. વેદ માર્ગના આશ્રિત મર્યાદા માર્ગ છે. અને ભગવાને ગીતામાં જે આસુરી જીવો કયા છે એ આસુરી સૃષ્ટિના છે, એ આસુરી માર્ગ છે.